બુદ્ધ એ શાંતિ નો પેગામ બધા આપ્યો બુદ્ધે. હા, પણ એ તો શાંતિ નો પેગામ કેવો આપેલો? ઝંઝાવાત વાળો. કેવો? શાંતિ શૃંગાર સહિત શાંતિ આપી. શું કહ્યું? શૃંગાર સહિત શાંતિ આપી. અને કિરત બોરકા બનાયા. કશું શાંતિ ના મળે. કારણ કે આત્મા જાણે ત્યાં શાંતિ કેવી. ફોરેન વાટર માટે બરોબર છે, જીવને માટે, જપાન માટે, એ બધા માટે બરોબર. ઇન્ડિયા માટે એ કામનું નથી. કામનું હોય તો ફક્ત હરિજન લોકો માટે, કે જેને આ વેદાંત દ્વારા ના પહેવા દીધા. વેદાંત દ્વારા ભૂલ ને ના પહેવા દીધા હરિજન વાળા, કે તમને જ્ઞાન ના, તમને આપે હાય નહીં, તમને અપાય નહીં. ધર્મ તો મંદિરમાં આપે ખાલી હોય. કોની ભૂલે? ખોટું સમજનારા વેદાંતિઓની. હા, ખોટું સમજનારા વેદાંતિઓની. હા, પણ ના પે હજી રાત તો પેલ પે. હા હા, મિત્ર છે, સમજ્યા તે હતા. કારણ કે આત્મા જેમ છે એમ આખા દુનિયાના બધા જ દર્શનોમાં એક જૈન દર્શન અને આ છે તે આપણા વેદાંત દર્શન ફૂલ આપી. શું કહ્યું? અને બુદ્ધનું દર્શન જ ના થાય આપણે માટે નથી કામનું. હું તો ખુદ ના કહ્યું શું. એટલે સ્પેશિયલ પર્સનાલિટી તમે જે અમેરિકામાં જોઈ કૃષ્ણની આરતી ઉતારતા હતા, એ કામ જોઈ લે ને, એ કે સ્પેશિયલ પર્સન. એ તો ભેટ ભૂંજાય છે. તો એટલે ત્યાં એ આખું સ્પ્રેડ થાય, થઈ શકે એમ. ત્યાં કૃષ્ણ કલ્ટ ઉભો થાય ત્યાં. ના, કૃષ્ણ તો બધે પૂંજાઈ શકે. હા, બરોબર. જરૂરી હોય પણ અમેરિકામાં મારી નહીં પૂંજાતા. સ્પેશિયલ પર્સનાલિટી જેને આવું બોલ્યા તો ચાલી નહીં. બજે કરાવે લોકો ત્રણ પાંચ થી કૃષ્ણ અલંકારી ભાષા કરી છે. બાયલો બાયલો ઘણી ને એવું કહીએ, એના જેવી સીધી વાત. તારી આબરૂ શી રહેશે? હું આબરૂ કહું નહીં. એ કહે છું કે તારી સાથે કીર્તિ બધી અકીર્તિ થઈ ગઈ. એ કીર્તિ કે હું આબરૂ કહું. હું ગાનિક ભાષા બોલું, અલંકારી ભાષા. તો દાદા, તો પછી કૃષ્ણ નું કઈ પૂર્વભાવ ની અંદર કઈ એવું હશે કે જે આ બધું રૂપક માં આવેલું? હા, એ જ પૂર્વભાવ નું કારણ. પૂર્વભાવ એ લોક પૂજ્ય નું નિયાણું, લોક પૂજ્યતા નું નિયાણું. ના, એ બધું બધું આગવું છે. બધું બહુ વસ્તુ ઉભી છે. આ બને છે ને આવું. એટલે પૂર્વભાવ નું શું હતું? કૃષ્ણ નું પૂર્વભાવ નું જે હતું તે શું હતું? એક સેકન્ડે પોતાને ઉત્તેજના કોઈ નહીં કરી લો. શું? એક સેકન્ડે પોતાને ઉત્તેજના નહીં કરેલી. એક સેકન્ડ તો જન્મ્યા ત્યારથી આખી જિંદગી ડિસ્કરેજમેન્ટમાં જ ગઈ હતી. કોઈને ઉશ્કેરેલો નહી એમને. એમને કોઈ એન્કરેજ કરેલા નહી. એમને કોઈ એન્કરેજ કરેલા નહી. ડિપ્રેસ. અચ્છા, માએ ઉતરેલો નહી. બાળે બાપે ઉછેરેલો. માય ભયંકર તિરસ્કાર વર્તાયો. શું કહે? નાસી ગયો, ભાગી ગયો. અને પ્રકાશ પડતું તેલ ફેંક્યું માએ. તો બહુ બહુ જતું એનું બધું બન્યું છે. જૈન સાધુ થયો, જૈન મહારાજ લઈ ગયા ને દસારની ઉંમરે રાખ્યો. વરવા જાય તો લોકો રોટલો જ આપે. અને ભાઈ વરવા જાય ને બળદેવ ચિકનપુરી બસ મારા નિકાલ જોઈ દેવ શિષ્ય આવી ભરે એ દા જોઈ દે લોકો જ ખોટા લોકો માટે મારી પર ઇતરાજી કે બધું આખી જિંદગી ઇતરાજી મત ગઈ પાપ કર્યો હતા એ બધી આખી જિંદગી ઇતરાજી એમાં પાછું પુણ્ય નો મારો ધડકો આખી જિંદગી શું કર્યું એમણે? ના ના, ફોન ને ફોન એટલે આવતા સુખ ને નહીં ભોગવવું, કોઈ પણ સુખ ને ભોગવવું નહીં, ગુરુ ની આજ્ઞા બરાબર બહુ ધારે ભારે કરી એથી ઉભું થયું છે. મેં તો લોકો જીવન પણ રહેશે ને સારી સારી હશે ને તો પછી મોક્ષે લઈ જાવ. મારી કીર્તિ ના કીર્તિ શું કરી તારી કીર્તિ શું રહેશે? તારે આમ શું રહેશે? લોક શું કહેશે? બાયલો કહેશે? એવું કઈ ઓછો ઓછો પછાડ્યો છે બને થાય બને ના થાય બને ના થાય બને થાય. કૃષ્ણ નો સાવો, કૃષ્ણ સાવો થાય બધી ચીજો હોય અમને પાસે શું ના હોય રોગાઈ બધા હોય શું હોય બધા રોગ રોગ. અચ્છા રોગ એટલે આવું નહીં, આ શારીરિક રોગ નહીં, બીજા માનસિક રોગો બહુ થયા જે તમારો જેવો રોગ ના થાય, તમારો બીજા રોગ ના થાય, મમતા નો રોગ થોડા સારું આ રાખવી લેજો. પણ જે થવાનું થઈ જોડ્યા પણ શું કરે રાખી મૂકવા ના ક્ષત્રિયો કે લઈ જા પેલી ખોબ લીધા જાય તે ઉજા ગયો વણિક તો શું કરે હા મુક્તિ આપી મમતા રહી જાય ભાઈ મમતા રહી જાય. મહારાજ બ્રહ્મચર્ય ઉપદેશ સારો આપે, બીજી બધી જાતના ઉપદેશ સારા આપે, ચોખ્ખા ક્લિયર આપે ઉપદેશ. પણ પૈસા સંબંધમાં ઉપદેશ ના આપે. શિષ્યના મનમાં વિચાર છે કે સિદ્ધ્યા નહીં, પણ જે રોજ સુખાજન હોય ને મહારાજ આ શિષ્યવાન કહેતા નહીં કે શું વર્તતા નહીં. અને હા, આ બીજી બધી વાતો બહુ સરસ કરે, શિષ્યમ પણ વર્તતા નથી. પછી એ તો પહેરી ગયો દાડો બહાર નતા ને તે પેલી પોટલી છોડી નહીં, એક પુસ્તક ની અંદર ઘીની મૂકી રાખી હતી કાઢી ગયો. પછી મહારાજે પુસ્તક ખોલ્યું છે ગતિ દાડા પછી ઘીની ના છે ઉપાધિ થઈ ને પછી મન વાર બધું આપણે અટકણ હતી ને, અટકણ હતી ને, એક અટકણ છે ગીની, એક જ ગીની કેસે અને એક ગીની અને બધું ઘોડા ગાડી લાવવા રેલવે નથી ફર્સ્ટ ક્લાસ માં આવી વાણી ભાઈ કેમ નથી નીકળતું કોઈ જવા તો વાણી ભાઈ નથી પેલી અટકળો અટકળો ખરી ને તે દિવસે એ પછી મહારાજ ની જે વાણી નીકળી એ કેવી હોય શકે આજે લક્ષ્મી માટેની જે વાણી નીકળી હોય છે વાણી નીકળી કે લોકો હજુ મમતા ના વિરોધી થઈ ગયા લગભગ એટલે આમ છોડી ના દે પણ મનમાં એમ નક્કી થયું કે આ તો ખોટી વસ્તુ છે એટલું જ કઈ થયું રત તો છોડી દેવા નથી આ જાત ઓછી છોડી દેવી અરે ગજામાં એક ભાગેલી પેન્સિલ નીકળી હોય તો એ ના નાખી દે એ ગેરજીને હમી કરીને પછી કરીશું નાના બે ટુકડા તરતા સમજી પણ એટલું નક્કી કરે કે આ ખોટું છે એ ગોઠવા રે પછી એવી હોય ગોઠવા રે તારે અમલમાં આવે આ સરકાર જે કહે છે ને સરકાર કે તમને અમુક પૈસા આપવા એ અમે સૈદ્ધાંતિક રીતે નક્કી કર્યું છે સૈદ્ધાંતિક રીતે ઇન પ્રિન્સિપલ આ પ્રમાણે નક્કી કર્યું છે પછી ભલે 5 વર્ષે 10 વર્ષે એનો અમલ કરીએ પણ સૈદ્ધાંતિક રીતે તમે કહો છો એ વાત સાચી છે પછી અમલ કરવાની વાત પછી એવું આ છે કે આ મમતાનું કહેવા એકદમ આવે એટલે એમ કે આ મમતા ખરાબ છે એ બધું નક્કી સૈદ્ધાંતિક રીતે થઈ ગઈ પછી અમલ પછી એટલે ધીમે ધીમે ધીમે ગહાતું ગહાતું ગહાતું ન તો ઉત્તેજન મળતો ના જાય ત્યાં ઉત્તેજન મળે એટલે આવું આવું કઈ નઈ કે નાનો રોગ હોય સારું બધા બેસી ગયું બિલ એક એક ઘીની સારું છે આ સારું છે આ મમતા બધી થોડી બહેરા થયેલા છે મેલને પૂરો થી બધું લઈ જશે મહારાજ આ ચાલ ના રાતે શું કરું કે છે તમે શું લઈ જાગે તું ચાલી લઈ જાય દેખ લે કે આટલી વાત આ ગઈ કાલા વાલા કરે તો ચાલા ચા ગાલી ના કરે કરે રાતે મારી શી દશા થાય તાર બોલ આટલું છોડી તાર દશા બગડી ગઈ નઈ તાર હવે આટલા સારું બચાવી મને નિર્બળતાઓ કે બધું જન્મસ્થળ ની નિર્બળતાઓ બરોબર પછી એમના હાથ થી બધા વડીકો બધા મોક્ષ બધા બહુ જાય પણ એ તો અમારા માં છે ને એ બધા ક્ષત્રિયો જ રામ ક્ષત્રિય કૃષ્ણ ક્ષત્રિય બધા ક્ષત્રિયો ક્ષત્રિય બધા ક્ષત્રિય સિવાયનું કોઈ કામ જ નહીં આમાં ક્ષત્રિયો નથી રાવણ બાવણ બધા ક્ષત્રિયો બધા રામ રાવણ આપણે ક્ષત્રિયો ધંધો પાટીદાર નો લઈ પડેલા પછી ધંધો ના હોય ને રાજપૂતો હા રાજપૂતો ક્ષત્રિયો દાદા એ સિવાય કૃષ્ણ ને જે ડિપ્રેશન આવ્યું પૂર્વ ઓલામાં આગલા જન્મમાં કે પૂર્વાવસ્થામાં એવા બીજા કોને કોને આવ્યું જે મહાન થઈ ગયા હોય પાછળથી એ ડિપ્રેશન અને એને અંગે જે પછી ઓછો હતી એકલા કૃષ્ણ ડિપ્રેશન આવતા કર્યું અમે તો એમને એકલા નથી એનો માતા સુધી મહા છેલ્લા 5000 વર્ષમાં તો એકલા જ એના વારા માસ નીકળ્યા હું તો આ તપાસ કરું છું ઐતિહાસિક રીતે છોકરા પોળમાં લઈને રબડી લઈને બેઠા તો કૃષ્ણ કૃષ્ણ કરું માવી નું નામ દેતું દીધું લોકડા પ્રોપેગેન્ડા થતું હોય તો કશું ભાઈ નહીં એમને બસ આ છે તો તકનીકો ચડાવે પ્રોપેગેન્ડા ચડાવે છે નેચરલ રાતી થાય એવી અભાવ ફેલાય છે ત્યારે પેલા વિચાર ઉગે પતંગ નો પેલા ઉગે પણ મને ગમ્યું આટલું જે કૃષ્ણ નું આ જે વાત દબી ને ત્યારે આખું વિજ્ઞાન ખુલ્યું. ના પણ ગઈકાલે મેં ખુબ વિચાર કર્યો પણ ભરું નતું બેસતું કે આ એકને કૃષ્ણ ભગવાન નું આ વિજ્ઞાન અને મહાવીર ના વિજ્ઞાન માં તો બહુ ફેર ખરા, એમાં તો ઘણો ફેર. કારણ મહાવીર અને એમના કાકા દીકરા નેમિના બે સરખા તીર્થંકરો, તો નેમિનાથ ના પ્રતાપે આ બધું કૃષ્ણ ની દશા થયેલી. પણ પુણ્ય એમ નિમિત્ત મારી નેમિનાથ ભગવાન વાંચતા હતા નેમિનાથ ને કોણ કોણ કૃષ્ણ કાકા દીકરા ના તીર્થંકર એ તીર્થંકર તમે વાસુદેવ નથી કહેતો તીર્થંકર ની કહેવા વાત. એટલે પછી જયારે વાગ્યા નઈ ત્યારે કૃષ્ણ ભગવાન જયારે એમ કહે કહીને વાંધ્યા વંદન કર્યા ત્યારે એમને કહ્યું કે આ 500 સાધુઓ છે એમ વંદન કરો, જાઓ મારી આજ્ઞા. કોઈને સાધુ બધું કોઈને વંદન ના કર્યા, વંદન કરે બીજા બરોબર બધાને વંદન કર્યા ને તીર્થંકર ગોત્ર મંત્રી ગજબ નું પદ પ્રાપ્ત કર્યુંથી આપણે વંદન કર્યા એટલે તીર્થંકર ગોત્ર બંધાર એટલે તીર્થંકર ની આજ્ઞા હતી માટે તીર્થંકર ગોત્ર બંધાર કૃષ્ણ ભગવાન બધાને વાંધ્યા અને એટલે એમને તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ એમાં તીર્થંકરે આજ્ઞા આપી અને આજ્ઞા પાળી એટલે એમને તીર્થંકર ગોત્ર બાંધ્યું. ના પાડે તો એમ શું કહેવાય કૃષ્ણ ભગવાન થાય પહેલા ખરા અમારો અમને રંગ વગાડ્યો નેમી નાખે કૃષ્ણ જવાનું ટેમ્પો ગયો કાલે હવે આ તો બહુ બળ્યો થશે તો રાજ લઈ લેશે આપણું શું એ બધા તંદણો કરવા માંડ્યા જાત જાતના હેરાન કરવાનો. પછી નેમિનાથ બેઠા હતા ને કેટલો ભગવાન શું જોયું નેમિનાથ માં શું વિચાર મસરુ મળી મળ્યું નથી નેમિનાથ સમજી ગયા કોના મનમાં પાવર ચડ્યો છે તરત ઉતારી દેવા દો. ખરો નેમિનાથ બેઠા આવ્યા મોટા એની પર ત્યાં પર અને કૃષ્ણ ભગવાન આવ્યા. અરે કૃષ્ણ જોયું ને મારી આગળ જરા આમ થઈ ગઈ તો સીધી નથી થઈ ગઈ ડબે આવીને એ આમ આગળ આમ સીધી કર્યા ગયા ને એટલે અમને હાથ ઉચ્યો કર્યો કેટલો કયો તો મેર બી ચૂપે ફરી કર્યા કસલે પાવર ગુજરી ગયો બહુ પાવર ને કેટલો પાવર ને આપણે વાસુદેવ કહેવાય ઘર ના નારાયણ સ્વરૂપ કહેવાય પાવર બહુ હોય એ પાવર જાય ત્યારે તીર્થંકર થાય. પણ હા આમ કરે છે એ જ નેમિનાથ તો તીર્થંકર કહેવાય નહીં નહીં. એટલે કાળા પથ્થર બનાવે છે મૂર્તિ ત્યાંથી. આખું કુટુંબ જ સાંભળવું સાંભળવું, ઘરમાં એક ચોકું બધું ગોળું ના દે કે બધું સાંભળવું. કુટુંબ સાંભળો. નેમિનાથની મૂર્તિ કાળા પથ્થર પાસે જ કર્યો અને કૃષ્ણ નહીં કાળા પથ્થર. કંસવજી એ કંસવજી કો દ્વારકાધીશી મારા સીધી બાળકો એ બધું કાળું કાળું એક જ કૃષ્ણ. શું બધા યાદવો જશે, બધા યાદવો જશે, બધા યાદવ યાદવ હશે, યાદવ કુળ એમનું કાળું બધું યાદવ કુળ બધું કાળું જશે. ના બધું નથી, અમનું કુળ જ એટલું જ એવું યાદવ કુટુંબ. યાદવ તો બહુ બહુ પ્રજાતિ યાદવ બહુ હતું. આમનું કુળ જ એ કૃષ્ણ નું કુળ જ એવું કાળું. કાળું પણ જુઓ ને ત્રણ જણ તીર્થંકર હતા, કૃષ્ણ બળદેવ અને દેવજી. ક્વોલિટી કઈ કાળા બળ કિંમત છે કઈ? હા આઠમાં કાળી કીકી ના હોય તો શું કિંમત? આઠમાં કાળી કીકી ના હોય તો કિંમત શું? શું નહી એમ કે છે કે આંખમાં કાળી કીકી છે ને એની એ ન હોય તો શી કિંમત? શી કિંમત? લોકો કાળા ગોળા નો સાલ મસ્તા અત્યારે તો આપડે બધા ઘણા લોકો છોકરા ગોળા કપી જવાના છે ને, એટલે લોક ફુલાય છે મનમાં શું મારા છોકરા છે શું મારા છોકરા. એટલે મારા નોય માલ આ તમને ના સમજ પડે. ગોરા તો ક્યાં હોય કે કોઈ શહેરનો મોટો સ્ટેચ્યુ હોય નગર સ્ટેચ્યુ હોય, એક વખતે રાજા ને ત્યાં હોય, શું એક વખતે રાજપૂત ફેમિલીમાં થોડુંક હોય ને ત્યાં ગોરો હોય. બગ્યા આપણા બધાને તો ગોરો આપતો હશે કે આ ગોળો મને પેલા ગોળો ભેર તો આ બહુ ભેર. ગોરા તો યુરોપિયન હોય દેખાય, ગોરા નહીં દેખાતા બહુ ભેર. ગોરા તો ગૌરાંગ ગૌરાંગ ગોરા વધારે એમ લાગે કે જે વધારે ભોગવાઈ જવાનું હોય તે વધારે ગોરું થાય, ઓછું ભોગવાઈ જવાનું હોય તે સારું થાય. આ કર્યું એટલા હાર વધારે ગોરા થયા પડ્યા. કેવું વધારે ભોગવાઈ જવાનું હોય શું રે પછી ભોગવી ગયા આપડી સિસ્ટમ ક્યાં હોતી છે કે ઘઉં રંગા સુધી ની સિસ્ટમ છે. આપડે ઘઉં રંગના પછી આગળનું એક્સેપ્શન આપણું નહી નીચે વાંધો નહી આગળનું નહી. ભાવના ની ઈચ્છા તો બધી આપડી હોય પણ કર્મ સંયોગ છોડે નઈ ને. કર્મથી કર્મથી બંધેલો હોય ને એ તરાય બંધેલો એટલે એને એના જેવું લાગે લફરું હોય એવું લાગે. હા એવું લાગે એવું લાગે લફરું એટલે રાગ ઉત્પન્ન થાય લાગ ઘટી જાય. અહીં સુધી ભરાઈ ગયેલો હોય પણ છતાં આપણે લપટાવું પડે. હા છતાં લપટાવું પડે. હા લપટાવું છૂટકો જ નહીં મારી નથી દેખાય વ્યવહારમાં ખોટો દેખાય ને તો છૂટો નહીં પણ એ કર્યા તો છૂટું જ નહીં સંજોગો જેવા ઉભા થઈ જાય સામાન્ય પૂછું જાગૃત થાય છે જાગૃત હોય તો પહેલું છે ને સંસાધન અંદર ભોગવતા આવતા હોય તો લોકો ને એવું તો ભેજી શું કર્યું આ લોકો ને રાત પૂછશે આપડે નહી છૂટ આપી આપડે છૂટ આપેલી છૂટ આપી છતાં સંયમ રહેશે એ લોકો અજાયેલી છે ને સંયમ કોને કહેવાય ક્રોધ માર માં એ લોકો સંયમ અને સંયમ પણ આ બીજો બધું ત્યાગી કહેવાય આપડા અત્યારે બધા ત્યાગી ગયો સંયમી ના કહેવાય ત્યાગી કે ત્યાગી સંયમિત ક્રોધ માર મારા લોકો સંયમ કરવાનો કસાય નો સંયમ ને સંયમ ભગવાન કહ્યું વિષયો નો ત્યાગ કર્યો ત્યાગ નો સંયમ દેવ જોઈએ છે એને વખતે ત્યાગ હોતો હોય છે ચાલશે પણ સંયમ તો જોઈએ છે કારણ કે ત્યાગ ની વસ્તુ ડિસ્ચાર્જ વસ્તુ છે બધી જે ત્યાગ ની જે વસ્તુ હતી એ ડિસ્ચાર્જ વસ્તુ શું છે ડિસ્ચાર્જ એટલે ભલે એમ માને છે કે હું મેં ત્યાગ કર્યો પણ એનો ત્યાગ કર્યો નથી એટલે ઉદય કર્મ કરાવે ઉદય કર્મ છે એનો કર્મ ઉદય છે એક ના લીધા પછી આવ્યો બહુ મોટી આનંદ રસ અને ભાઈ ભગી લે જીવન વ્યક્તિ ની ચેતનામાં જે આમૂલ પરિવર્તન શક્ય છે ચેતનામાં કેમની પરિવર્તન એ જળ પીજેલા સમાજ માં શક્ય નથી શબ્દ દ્વારા ને પણ જીવાતા જીવન થી સત્ય નો પ્રસાર થઈ શકે છે શબ્દ જ કામ કરે છે વ્યક્તિગત ચેતના જેવું કશું જ નથી થતું વ્યક્તિગત ચેતના જેવું કશું જ જે છે તે વૈશ્વિક ચેતના છે વ્યક્તિગત ચેતના તો એનો એક અલ્પાંશ છે પાછો કે છે સત્યમાં પણ અલ્પાંશ છે સત્યમાં પણ અલ્પાંશ છે સત્યમાં જીવતો માનવી નવી દુનિયા સર્જી શકશે સત્યમાં જીવતો માનવી જ નવી દુનિયા સર્જી શકશે સત્ય માં જીવતો માનવી રિલેટિવ સત્ય સરોવર માં આખરો પત્ર ઘર માં વસૂલ કર્યા કરે છે શું આપણી ડિઝાઇન કરો ફેર છે પ્રતિષ્ઠિત ખબર જ નથી પણ આ વાંચ્યા પછી એમ લાગે કે આમ ક્રાઇસ્ટે ભલે એકડે એક બગડે ગણી વાત કરી પણ કરેક્ટ કરી છે આ એથી બહુ લો જ આવે ક્રાઇસ્ટે જે કર્યું ને એના પગથિયા હું પહેલા સ્ટેન્ડર્ડ નું કર્યું પણ એમ પહેલા સ્ટેન્ડર્ડ નું એ પહેલા સ્ટેન્ડર્ડ નો સિદ્ધાંત છે આમાં એનું એવું નથી આમાં બહુ ભાઈ આટલું બધું ગાડી વારસો વૈભવ બધું જ છોડી દીધું. ગાડી વારસો સંપત્તિ સત્તા બધું છોડી એકલા નીકળી પડ્યા. લખે બધાના પ્રેમ ભાઈ પછી સીધો રસ્તો હોય તો ખબર પડે કઈ જવાનું કે નહીં એ વિચાર આવે. એક જ હોય તો હોય ત્રણ વાર મૂર્ખ ને એવું તો બતાવી થાય. ત્રણ વાર નાવ મૂર્ખ જ હતો ને દાદા. આજે ડાયા ધયા તો ડાયા થઈ એ મૂર્ખ નથી. મૂર્ખ નથી ક્યાં છે ભાઈ. અમે જો સિનેમા અમને હવે જરૂર નથી રહી. પતંગો ની જરૂર નથી રહી. પતનારા માં જતા જરૂર જરૂર રહી નથી. એક ઘર નું ખાઈ ને એક ગોળ પણ ફેંકવું છે ને બધી બહુ જાય. રેડિયો વાળું કે બીજું ખાતા હતા હમણાં પછી બધું જમાડે આવે તો કઈ તો નથી જવા તો વાગ્યા ઘર નું ખાઈ ને આ ગોળ ખાડવાનું જવાનું તો કઈ તકે હેડ કે સાંભળવાનું. તમારું અમન કશું ને કશું ને કશું નહીં જાય. અમે પૂજની કપરત કરાવી છે. બધા આવીને બોલે ના કોઈ બોલતો નથી. આવું તો બોલે દાદા છત્રી ધરતો હતો ને પાછળ. દાદા સત્સંગમાં આપવાનો ઘણો ઉમંગ પણ ઘણી વખતે બીજા સંજોગો ફાઇલો ઉકેલવામાં જ વખત ચાલ્યો જાય છે અને પછી અમાતું નથી. ત્યારે અમે જો કે આ વધારે પડતું અમારું અભિમાન હોય કે ગમે તે પણ સવારના આપના દર્શન માનસિક રીતે કરીને અને જાણે વિધિ કરી રહ્યા છે એ રીતના મન ત્યાં રાખીને કરીએ છીએ અને આનંદ લઈ લઈએ છીએ. હવે કેટલાક મિત્રો એવું કહે છે મહાત્માઓ કે કેમ તમે દેખાતા નથી. અરે કે છે કે હવે ફાઇલો ઓછી કરો ને પણ મારું ફાઇલો ને કઈ તરફોડવા નહીં નથી. દાદા કે છે કે અમુક સંભાવે એનો નિકાલ કરતા જાઓ તો એ બરાબર છે કે કેવું છે. ફાઇલો તમારે એટલી બધી ભાઈ નથી. શું વેપાર છે. વેપાર તો નિકાલ કરીને પછી કામ કરો. જેથી કરીને આપડે ફાઇલ માં ઇન્ટરેસ્ટ આવતો એ ના ચાલે. પણ આ તો બધા કેટલાક એવું કે છે કે બસ દાદા ને આપી દો બધું. અરે પણ દાદા તો કઈ દરેક છે કોને કઈ આપડે આપી દેવાનો એટલે નૈમિતિક રીતે તો કરવું જ પડે ને, નૈમિતિક હોય એ કરવું પડે, એમાં ચાલે નહીં. જેનું નિમિત્ત જેને હોય ને તેને તે કાર્ય કરવું પડે, કરે નહીં ચાલે નહીં. મને એક માસ માં એવું કહ્યું આપડે એ ઘેર જવાબ આપવાની જરૂર નહી, કારણ કે એને અનુકૂળતા એ આવી ગયો અને આપણે અનુકૂળતા ના આવી. જેને જે અનુકૂળતા આવે તે કરે, એની અનુકૂળતા આપણને ના હોય તો આપણે એ ચીજ કરીએ. એટલે આપડી અનુકૂળતા એટલે કહેતો ખરો ને, એટલે એ આવું કરવું જોઈએ. હા આપડે સારી ના એવું બધા એને કઈ હા એવું કરી છે, ધીમે ધીમે કઈ રીતે કેળો ભાવ ધરાવ પડે ને પછી બાજી નવી ફાઇલ નથી તે બંધ નવી ફાઇલ દીધી ગઈ. કઈ ગયું ફાઇલો દાદા હું બંધાયો ને હું છૂટ્યો એ હું પણ હું તે પણ અભિમાન જ છે ને, એ પણ અહંકાર જ કહેવાય. હું એમ કહું કે હું બંધાયો હતો અને હું હવે છૂટી ગયો ને મોક્ષે બંધાયો એ અહંકાર. હા હું છૂટો એ અહંકાર. હા હા છૂટો છે એમાં નવું છૂટો છે છૂટો છે ને બંધેલો એમ કે છે તે અહંકાર. પણ દાદા એ હું છૂટો છું એનું જે વધુ પડતો અતિરેક અંદર દાખલ થાય ના અતિરેક બીજા આ જ્ઞાન આપી લો તેને સિદ્ધાર્થમાં એવું થયેલું હોય અને એને કઈ ભાન થયેલું હોય તે જ બોલી શકે બીજા જ ના નહીં તો બીજા અહંકાર કે નહીં તો બીજા કેટલાક એમ કે હું શુદ્ધાત્મા છું એ જુદું છે અને હું શિવો અહમ કે છે તે જુદું છે. તે હું છું શિવ શિવ તે હું ઓળખી જ કે બધા ઓળખવાની સંજ્ઞા યાદ હતી આત્મા એટલે સેલ્ફ આ એ નહીં સેલ્ફ પણ આ સેલ્ફ હું દેસાઈ છું એ જે હતું ભાન અને ખરેખર દેસાઈ છું જે ભાન હતું એ અહંકાર હતો તે ગયો હું સુધાર હું દેસાઈ છું વ્યવહાર છે વ્યવહાર તો નાટકી નાટકી બેન ના કરો વ્યવહાર ભરતું હર્યું હોય ભરતું રાજા નો ખેલ બધો તો અને હું તો રાજા છું ને એ બધું કહે એ બધું બોલે તેથી કે અહંકાર ગળાતો નથી કારણ કે અંદર પાસે એવું લખ્યું છે તું જાણતો ધણીએ તમે રહી ના થતા ધણીએ પણ હું જ છું બીજો કોણ. દાદા એ ધણી છું કે હું અમુક વ્યક્તિ છું એ ભૂલી જઈએ છે ઘણી વાર એક બે સેકન્ડ કે પાંચ સેકન્ડ અને શુદ્ધાત્મા છું એનું જે રટન ચાલે છે તો તે વખત બહુ જ આનંદ આવે છે. હવે એ આનંદ જ્યાં પેલું હું અમુક સંસારી વ્યક્તિ છું કે નામ અમુક આવે એટલે ત્યાં પેલો ચાલી જાય છે. માહિતી તો બોલો એટલે જે નથી એ બોલો, જે છું એ બોલો. તમે આ તો ગાડી બાજી વધારે, આ તો બધું જેટલું એમને લાભ લઈ ગયો હતો. ઉનાળામાં આપડે વેચા જઈએ ત્યારે ઘેર દે ના છે આપડે રવા દે કે ખોટા દાવા મળ્યા હોય તો તમારે રહેવું પોતાના કોમ ડિપાર્ટમેન્ટ દૂર કર્યા કરે એવું એ દેહ કર્યા કરે. આપડે તો જોવાનું ને આપડે દેશે કહેવું જોયા કરે. પડોશી સંબંધ અમુક છે. હવે એ તો અમુક અમારામાં તો ધીરે ધીરે અમે જ પાડોશી એટલે અમે જ છે, એમ જ અમે જ બેઠા હોય એટલે પેલું ધીરે ધીરે વાત કરી છે. હું તો અમે એને અસર એકદમ જાય ને લાલ લાગે. ના પણ કોક વખત જાય છે બે આપણે જે કહેલું હોય તેનું પણ જો સાનિધ્ય અંદર રહેતું હોય કેટલો વખત તમે આનંદ થી ઉભરાવ એવું લાગે. અને આપને નિવેદન તો એક ખાસ કરવાનું મન થઈ આવે છે કે પ્રથમ દિવસે ત્યાં ડોક્ટર સાહેબ ને ત્યાં આપણે ત્યાં એમ બહુ મોટી વાત છે. આનંદ દર્શન થવાનું એટલે બે જાતનું સંસારમાં મોટું થાય, ભક્તિ આવે, શું થાય એ બધો આનંદ થાય. એટલે બીજી જગ્યાએ મનની મસ્તી આવે ને, અને આ આનંદ થાય. આનંદ મન મસ્તી જે મસ્તી ઇમોશનલી હોય, કેવી હોય ઇમોશનલ અધર્મા આવા મોટા હોય એવું લાગે. શરીર ડબલ થયું એવું લાગે, તમને અધર ચાલતો એવું લાગે, હલકા કુલ લાગે. એ આનંદ પત્નીભૂત કરી નાખે કાલમાં મસ્તી પુણ્ય બાંધતા હોય, શું કહે જબરદસ્ત પુણ્ય બનતા હોય. પુણ્ય ના બંધ જબરદસ્ત પાપો બધું એટલે જ આનંદ વિચાર. આનંદ જ્ઞાની પુરુષ ને હાજર ન થાય બીજી કોઈ જગ્યાએ આનંદ ના થાય. આનંદ રાત જ ના હોય, બીજી મસ્તી હોય મનની, શાંતિ બહુ હોય. મનની મસ્તી તમે જોયેલી નહીં ગઈ, ત્યારે જોયેલી નહીં મનની મસ્તી. ના જોયેલી પણ ખબર ના હોય તો બોલતો એના પર પ્રકાશ આપો ને બધા. બહાર બીજા ધર્મ ત્યાં જો ગયા એ આનંદ મસ્તી રૂપે છે. પછી મસ્તી બહુ વધી જાય ને એટલે પછી મસ્ત ફકીર ની બેઠ છે મન ની મસ્તી જીવ પુણ્ય બંધાય કરો અને આનંદ થી હલકો ગંધ સર્વ દુઃખો થી મુક્ત કરો. પેલા જે આનંદ આવ્યો ફરી નહી થાય ને ના, કોક વખત આવી જાય તે થોડોક વખત, પણ પેલું તો લગભગ મને લગભગ એક દોઢેક કલાક રહ્યું. ગાડી ઉપર દાદા ભગવાન હજી જે જે બોલે એવું પેલા તો હતા હું તેલ બધા એમ તો પતા હો માણસ આવે મૂકવા તેલ પર હું આ ભૂમ કરીને લેવા જતા તમે ગાડી ને જનાર પેસેન્જર મનમાં લઈને આપડે બી દસ પ્લેટ લઈએ. કોઈ કોઈ આવે ને તમે હાથ મૂકી આવ્યા.